श्री नारद पुराण पूर्व भाग भाग चार अध्याय 97 12 महीनाना एकादशी व्रतोनी विधि अने महिमा तथा दशमी वगैरे 3 दिवसना पाळवाना विशेष नियम। सनातनजी कहे छे, हे मुने, बन्ने पक्षोनी एकादशीए निराहार रहेवू अने एकाग्र चित्ते नाना प्रकारना पुष्पोथी शुभ तथा विचित्र मंडप बनावो। પછી શાસ્ત્રોક્ત વિધિથી સારી રીતે સ્નાન કરીને ઉપવાસ અને ઇન્દ્રિય સંયમપૂર્વક શ્રદ્ધા અને એકાગ્રતા સાથે નાના પ્રકારના ઉપચાર, જપ, હોમ, પ્રદક્ષિણા, સ્તોત્રપાઠ, દંડવત પ્રણામ તથા મનને પ્રિય લાગનારા જય જયકારના શબ્દોથી વિધિવત શ્રી વિષ્ણુની પૂજા કરવી તથા રાત્રે જાગરણ કરવું, આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે। ચૈત્ર શુક્લ એકાદશીએ ઉપવાસ કરીને શ્રેષ્ઠ મનુષ્ય 3 દિવસના આગળ જણાવેલા બધા નિયમોનું પાલન કર્યા પછી દ્વાદશીએ ભક્તિપૂર્વક સનાતન વાસુદેવની 16 ઉપચારથી પૂજા કરવી। ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપવી અને તેમને વિદાય કરીને સ્વયં પણ ભોજન કરવું, આ કામદા નામક એકાદશી છે, જે સર્વ પાપોનો નાશ કરનારી છે। જો ભક્તિપૂર્વક આ તિથિએ ઉપવાસ કરવામાં આવે તો આ ભોગ અને મોક્ષ આપે છે। વૈશાખ કૃષ્ણ એકાદશીને વરુથિની કહે છે। તે દિવસે ઉપવાસ કરીને બીજા દિવસે ભગવાન મધુસૂદનની પૂજા કરવી જોઈએ। એમાં સુવર્ણ, અન્ન, કન્યા અને ગાયનું દાન ઉત્તમ માનવામાં આવે છે। વરુથિનીનું વ્રત કરીને નિયમપરાયણ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને વૈષ્ણવપદને પ્રાપ્ત કરી લે છે। વૈશાખ શુક્લ એકાદશીને મોહિની કહે છે। તે દિવસે ઉપવાસ કરીને સ્નાન કર્યા બાદ ગંધ વગેરે વડે ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી। ત્યાર પછી બ્રાહ્મણ ભોજન કરાવીને વ્રતી સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે। જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશીને અપરા કહે છે। તે દિવસે નિયમપૂર્વક ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃકાળ નિત્યકર્મથી નિવૃત્ત થઈને ભગવાન ત્રિવિક્રમની વિધિવત પૂજા કરવી। ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપવી। આ પ્રમાણે કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે। જ્યેષ્ઠ શુક્લ એકાદશીને નિર્જલા એકાદશી કહે છે। હે દ્વિજોત્તમ, સૂર્યોદયથી લઈને સૂર્યોદય સુધી નિર્જળ ઉપવાસ કરીને બીજા દિવસે દ્વાદશીએ પ્રાતઃકાળે નિત્ય નિયમથી પરવારીને વિવિધ ઉપચારો વડે ભગવાન ઋષિકેશનું પૂજન કરવું। ત્યાર પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવીને મનુષ્ય 24 એકાદશીઓનું ફલ પ્રાપ્ત કરી લે છે। અષાઢ કૃષ્ણ એકાદશીને યોગીની કહે છે। તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ નિત્યકર્મ પછી ભગવાન નારાયણની પૂજા કરવી। ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપવી। આમ કરનાર પુરુષ સંપૂર્ણ દાનોનું ફળ પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુના ધામમાં આનંદનો અનુભવ કરે છે। હે મુને, આષાઢ શુક્લ એકાદશીએ ઉપવાસ કરીને સુંદર મંડપ બનાવીને તેમાં વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરવી। તે પ્રતિમા સુવર્ણ કે ચાંદીની બનાવેલી અને અતિ સુંદર હોય, તેની ચારે ભુજાઓ શંખ, ચક્ર, ગદા, પદ્મથી સુશોભિત હોય, તેને પિત્તાંબર પહેરાવેલું હોય અને તે સારી રીતે બિછાવેલી સુંદર પાટ પર વિરાજમાન હોય, ત્યાર પછી મંત્રપાઠથી પંચામૃત અને શુદ્ધ જળ વડે સ્નાન કરાવીને પુરુષ સૂક્તના 16 મંત્રો દ્વારા 16 ઉપચાર પૂજન કરવું। પાદ્ય સમર્પણથી શરૂ કરીને આરતી સુધીના 16 ઉપચાર હોય છે। ત્યાર પછી શ્રીહરિની આ પ્રમાણે પ્રાર્થના કરવી। સુપ્તે ત્વયી જગન્નાથ જગત સુપ્તમ ભવેદી દમ વિબુદ્ધે ત્વયી બુદ્ધમ ચ જગત સર્વમ ચરાચરમ। નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 4 અધ્યાય 120 શ્લોક સંખ્યા 23। અર્થાત, હે જગન્નાથ, તમારા શયન કરવાથી આ સંપૂર્ણ જગત સૂઈ જાય છે અને તમારા જાગ્રત થવાથી આ સંપૂર્ણ ચરાચર જગત પણ જાગ્રત થઈ જાય છે। આ પ્રમાણે પ્રાર્થના કરીને ભક્ત પુરુષે ચાતુર્માસને માટે શાસ્ત્રોક્ત નિયમોને યથાશક્તિ ગ્રહણ કરવા। ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃકાળમાં 16 ઉપચાર દ્વારા ભગવાન શેષશાયીની પૂજા કરવી। ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણાથી સંતુષ્ટ કરવા। આ વિધિ પ્રમાણે ભગવાનની શયની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની કૃપાથી ભોગ અને મોક્ષનો ભાગી થાય છે। હે દ્વિજશ્રેષ્ઠ, શ્રાવણના કૃષ્ણ પક્ષમાં એકાદશી એ કામિકા વ્રત હોય છે. તે દિવસે શ્રેષ્ઠ મનુષ્યએ નિયમપૂર્વક ઉપવાસ કરીને દ્વાદશીએ નિત્યકર્મ કર્યા બાદ ષોડશોપચારથી ભગવાન શ્રીધરની પૂજા કરવી. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપીને વિદાય કર્યા પછી સ્વયં પણ ભાઈબંધુઓ સાથે ભોજન કરવું. જે આ પ્રમાણે ઉત્તમ કામિક વ્રત કરે છે તે આ લોકમાં સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુના પરમધામમાં જાય છે. શ્રાવણ શુક્લ એકાદશીને પુત્રદા કહે છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ નિયમપૂર્વક રહીને ષોડશોપચાર વડે ભગવાન જનાર્દનની પૂજા કરવી. ત્યાર પછી બ્રાહ્મણ ભોજન કરાવીને તેમને દક્ષિણા આપવી. આ પ્રમાણે કરનાર મનુષ્ય આ લોકમાં સદગુણ સંપન્ન પુત્ર પ્રાપ્ત કરીને સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ભાદ્રપદ કૃષ્ણ એકાદશીને અજા કહે છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે વિભિન્ન ઉપચારોથી ભગવાન ઉપેન્દ્રની પૂજા કરવી જોઈએ. પછી બ્રાહ્મણોને મિષ્ટાનનું ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરવા. આ પ્રમાણે ભક્તિપૂર્વક એકાગ્ર ભાવથી અજા એકાદશીનું વ્રત કરીને મનુષ્ય આ લોકમાં સંપૂર્ણ ભોગ ભોગવીને અંતમાં વૈષ્ણવ ધામમાં જાય છે. ભાદ્રપદ શુક્લ એકાદશીનું નામ પદ્મા છે. તે દિવસે ઉપવાસ કરીને નિત્યકર્મ કર્યા પછી બ્રાહ્મણને જળથી ભરેલો ઘડો આપો. હે દ્વિજોત્તમ, પહેલેથી સ્થાપિત પ્રતિમાનું પૂજન કરીને તેને જળાશય પાસે લઈ જવી અને જળનો સ્પર્શ કરાવીને તેની વિધિપૂર્વક પૂજા કરવી. પછી તેને ઘરે લાવીને ડાબા પડખે સુડાવી દેવી. ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃકાળે ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન વામનજીની પૂજા કરવી. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરવા. જે આ પ્રમાણે પદ્મા એકાદશીનું પરમ ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં ભોગ ભોગવીને અંતમાં આ પ્રપંચથી મુક્ત થઈ જાય છે. આશ્વિન કૃષ્ણ એકાદશીને ઇન્દિરા કહે છે. તે દિવસ ઉપવાસ કરીને શાલિગ્રામ શિલાની સામે મધ્યાહ્ન સમયે શ્રાદ્ધ કરવું. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃકાળમાં ભગવાન પદ્મનાભની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપીને તેમને વિદાય કર્યા પછી સ્વયં ભોજન કરવું. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ત્યારબાદ દ્વાદશીએ પ્રાતઃકાળમાં ભગવાન પદ્મનાભની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપીને તેમને વિદાય કર્યા પછી સ્વયં ભોજન કરવું. આ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગો ભોગવીને કરોડો પિતૃઓનો ઉદ્ધાર કરીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હે વિપ્રવર, આશ્વિન શુક્લ એકાદશીને પાપાંકુશા કહે છે, અથવા તો પાપ અંકુશા અથવા પાપા અંકુશા કહે છે. તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરીને દ્વાદશીને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપીને ભક્તિભાવથી પ્રણામ કરીને વિદાય કરીને પછી સ્વયં ભોજન કરવું. જે મનુષ્ય આ પ્રમાણે ભક્તિપૂર્વક પાપાંકુશા એકાદશીનું વ્રત કરે છે, એટલે કે પાપ અંકુશા એકાદશીનું વ્રત કરે છે, તે આ લોકમાં ઉત્તમ ભોગો ભોગવીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, કાર્તિક કૃષ્ણ પક્ષમાં રમા નામક એકાદશીએ વિધિવત સ્નાન કરીને દ્વાદશીને પ્રાતઃકાળે કેશીસુદન દેવ દેવેશ્વર ભગવાન કેશવની પૂજા કરવી. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા. આ પ્રમાણે વ્રત કરનારા મનુષ્ય આ લોકમાં વનવાંછિત ભોગ ભોગવ્યા પછી વિમાન દ્વારા વૈકુંઠમાં જઈને ભગવાન લક્ષ્મીપતિનું સામીપ્ય પ્રાપ્ત કરે છે. કાર્તિક શુક્લ એકાદશીને પ્રબોધિની કહે છે. તે દિવસે ઉપવાસ કરીને રાત્રે સૂઈ ગયેલા ભગવાનને ગીત વગેરે માંગલિક ઉત્સવો દ્વારા જગાડવા. તે સમયે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના વિવિધ મંત્રો અને નાના પ્રકારના વાદ્યો દ્વારા ભગવાનને જગાડવા જોઈએ. દ્રાક્ષ, શેરડી, દાડમ, કેળા અને સિંગોડા વગેરે પદાર્થો ભગવાનને અર્પણ કરવા જોઈએ. ત્યાર પછી રાત્રિ વીતી ગયા પછી બીજા દિવસે સવારે સ્નાન અને નિત્યકર્મ કરીને પુરુષ સૂક્તના મંત્ર વડે ભગવાન ગદા દામોદરની ષોડશોપચારથી પૂજા કરવી જોઈએ. પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણાથી સંતુષ્ટ કરીને વિદાય કરવા. ત્યાર પછી આચાર્યને ભગવાનની સોનાની પ્રતિમા અને ગાયનું દાન આપવું જોઈએ. આ પ્રમાણે જે ભક્તિ અને આદરપૂર્વક પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં શ્રેષ્ઠ ભાગોનો ઉપભોગ કરીને અંતમાં વૈષ્ણવ પદ પ્રાપ્ત કરે છે. માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ના એકાદશી કહે છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી, ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપવી, વિદાય કરીને સ્વયં પણ ઇષ્ટજનો સાથે ભોજન કરવું. આ પ્રમાણે જે ભક્તિભાવથી ઉત્પન્ના એકાદશીનું વ્રત કરે છે તે અંતકાળમાં શ્રેષ્ઠ વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. માર્ગશ્રી શુક્લ એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે. તે દિવસે ઉપવાસ કરો અને દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારો વડે વિશ્વરૂપધારી ભગવાન અનંતનું પૂજન કરવું, પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવું. એમના વિદાય થયા બાદ સ્વયં ભાઈબંધુઓ સાથે ભોજન કરવું. આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને પૂર્વની અને પાછળની 10-10 પેઢીઓનો ઉદ્ધાર કરીને ભગવાન શ્રી હરિના ધામમાં જાય છે. પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ બધા ઉપચારો વડે ભગવાન અચ્યુતની પૂજા કરવી, પછી બ્રાહ્મણોને મિષ્ટાનને ભોજન કરાવી, દક્ષિણા આપીને વિદાય કરવા. હે બ્રહ્મન, આ પ્રમાણે સફલા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીને મનુષ્ય લોકમાં સંપૂર્ણ ભોગોનો ભોગ કરીને અંતમાં વૈષ્ણવ પદને પ્રાપ્ત થાય છે. પોષ શુક્લ એકાદશીને પુત્રદા કહે છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે અર્ધ વગેરે ઉપચારો વડે ચક્રધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી, પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરીને પોતાના ઇષ્ટ ભાઈબંધુઓ સાથે શેષ અન્ન સ્વયં ભોજન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતમાં શ્રેષ્ઠ વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યો જાય છે. દ્વિજશ્રેષ્ઠ માઘ કૃષ્ણ પક્ષમાં ષટતિલા એકાદશી ઉપવાસ કરીને તલથી જ સ્નાન, દાન, તર્પણ, હવન, ભોજન અને પૂજન કરવું. પછી દ્વાદશીએ સવારે બધા ઉપચારો વડે ભગવાન વૈકુંઠની પૂજા કરવી, પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપી વિદાય કરવા. આ પ્રમાણે એકાગ્ર ચિત્તે વિધિપૂર્વક વ્રત કરીને મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતે વિષ્ણુપદને પ્રાપ્ત કરી લે છે. માઘ શુક્લ એકાદશીનું નામ જયા છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃકાળમાં પરમ પુરુષ ભગવાન શ્રીપતિની અર્ચના કરવી, ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી, દક્ષિણા આપીને વિદાય કરીને શેષ અન્નનું પોતાના ભાઈબંધુઓની સાથે સ્વયં એકાગ્ર ચિત્તે ભોજન કરવું. હે વિપ્રવર, આ પ્રમાણે ભગવાન કેશવને સંતુષ્ટ કરનારો આ વ્રત જે કરે છે તે આ લોકમાં શ્રેષ્ઠ ભોગોને ભોગવીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ફાલ્ગુન કૃષ્ણ એકાદશીનું નામ વિજયા છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃકાળે ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન યોગેશ્વરની પૂજા કરવી, ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી, દક્ષિણાથી સંતુષ્ટ કરીને તેમને વિદાય કર્યા પછી સ્વયં મૌનપૂર્વક ભાઈબંધુઓ સાથે ભોજન કરે. આ પ્રમાણે વ્રત કરનાર માનવ આ લોકમાં અભિષ્ટ ભોગ ભોગવીને દેહાંત થયા પછી દેવતાઓ દ્વારા સન્માનિત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. હે દ્વિજોત્તમ, ફાલ્ગુનના શુક્લ પક્ષમાં આમલકી એકાદશીના દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ સવારે સંપૂર્ણ ઉપચારો વડે ભગવાન પંડરીકાક્ષનું ભક્તિપૂર્વક પૂજન કરવું, ત્યાર પછી બ્રાહ્મણોને ઉત્તમ પદાર્થોનું ભોજન કરાવીને તેમને દક્ષિણા આપવી. આ પ્રમાણે ફાલ્ગુનના શુક્લ પક્ષમાં આમલકી નામક એકાદશીએ વિધિપૂર્વક પૂજન વગેરે કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મન, ચૈત્રના કૃષ્ણ પક્ષમાં પાપમોચની નામક એકાદશીએ ઉપવાસ કરીને દ્વાદશીએ સવારે 16 ઉપચાર વડે ભગવાન ગોવિંદની પૂજા કરવી, ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરીને સ્વયં ભાઈબંધુઓની સાથે ભોજન કરવું. જે આ પ્રમાણે પાપમોચનીનું વ્રત કરે છે તે તેજસ્વી વિમાન દ્વારા ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. હે બ્રહ્મન, આ પ્રમાણે કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત મોક્ષદાયક માનવામાં આવે છે. તે બધા વ્રતોમાં શ્રેષ્ઠ અને પાપનાશક છે, તેથી તેનું મહાન ફળ છે. હે નારદ, આ 3 દિવસમાં 4 સમયનું ભોજન છોડી દેવું જોઈએ. પ્રથમ અને અંતિમ દિવસોમાં અર્થાત 10મી અને દ્વાદશીએ એક એક વાર અને એકાદશીના દિવસે બંને સમયનું ભોજન ત્યાજ્ય છે. હવે હું તમને આ 3 દિવસના વ્રતમાં પાલન કરવા યોગ્ય નિયમ બતાવું છું. કાંસાનું વાસણ, માંસ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ બીજાનું અન્ન, પુનર્ભોજન, બે વાર ભોજન અને મૈથુન, દસમીના દિવસે આ 10 વસ્તુઓથી વ્રત કરનારે દૂર રહેવું. જુગાર રમવો, નિંદ્રા લેવી, પાન ખાવું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી, ચુગલી કરવી, ચોરી કરવી, હિંસા કરવી, મૈથુન કરવું, ક્રોધ કરવો અને અસત્ય બોલવું. એકાદશી આ 11 કામ ન કરવા. કાંસ માંસ મદિરા બંધ મધ, કાંસ માંસ મદિરા મધ તેલ, અસત્ય ભાષણ, કસરત કરવી, પરદેશ જવું, બીજી વાર ભોજન કરવું, મૈથુન જે સ્પર્શ કરવા યોગ્ય નથી તેનો સ્પર્શ કરવો અને ભોજનમાં મસૂર ખાવું. દ્વાદશી આ 12 વસ્તુઓ ન કરવી. અથ તે નિયમાન વચમી વ્રતે યસ્મિન દિનત્રયે કાશ્યમ માસમ મયુ મસુરાન્ન ચણકાન કોદ્રાવાસ તથા શાકમ મધુ પરાન્ન ચ પુનર્ભોજન મૈથુને દસમ્યામ 10 વસ્તુની વર્જે દ્વેષ્ણવ સદા. ધૃતક્રીડામ ચ નિંદ્રામ ચ તાંબુલમ દંતધાવનમ પરાપવાદમ પૈશૂન્યમ સ્તેયમ હિંસામ તથા રતિમ કોપમ યનૃતવાક્યમ ચ એકાદશ્યામ વિવર્જયેત. કાશ્યમ માસમ સુરામ શૂદ્રમ તૈલમ વિતથ ભાષણમ વ્યાયામ ચ પ્રવાસમ ચ પુનર્ભોજન મૈથુને અસ્પૃશ્ય સ્પર્શ માસુરે દ્વાદશ્યા દ્વાદશ ત્યજેત. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ 4 અધ્યાય 120 શ્લોક સંખ્યા 86-90, જેને આપણે ઉપર વિવરણ સાંભળી લીધું છે. હે વિપ્રવર, આ પ્રમાણે નિયમથી રહેનાર પુરુષ જો શક્તિ હોય તો ઉપવાસ કરે, જો એમ ન થઈ શકે તો એક સમય ભોજન કરવું, પરંતુ રાત્રે ભોજન ન કરવું, અથવા અયાચિત માગ્યા વિના મળેલી વસ્તુનો ઉપયોગ કરવો, પરંતુ આવા મહત્વપૂર્ણ વ્રતનો ત્યાગ ન કરવો. અધ્યાય 97 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.